થાય એ બધા સંચિત કર્મ. શું કર્યું? સંચિત કર્મ આવતા બહુ ભટકાઈ મારશે. શું થાય છે? આવતી ભાવે ભટકાઈ. નૈમિત્તિક કર્મ અને એક સંચિત કર્મ. સંચિત કર્મ એટલે આવતા ભાવ જોડે લઈ જવાના. ક્રોધ માન માયા રાગ દ્વેષ માંથી જે ઉત્પન્ન થાય કર્મ, ક્રિયાઓથી ઉત્પન્ન થાય તે નહીં. ક્રિયાઓથી ઉત્પન્ન થાય તે નહીં. ક્રિયાઓથી ઉત્પન્ન થાય એ નૈમિત્તિક કર્મ કહેવાય. શું કહ્યું? નૈમિત્તિક આવીને જ ભોગવી લેવાનું, આવીને જ ફળ ભોગવી લેવાનું. બાપજીએ ત્યાગ કર્યો નહિ એ ત્યાગનું ફળ અહીં મળે. બાપજી પગે લાગે કરે ત્યાં ઉગાડે પગે ફરે એટલું જ હશે ને, બીજું કશું દુઃખ થાય ને. રોટલી બોટલી બધું મળે એટલે આ બહુ અક્રમ વિજ્ઞાન, બહુ ઊંચી શોધખોળનું વિજ્ઞાન છે. બિલકુલ થોડા વગર મહેનતે કામ થઈ જાય અને તરત ફળ આપનારું. કેવું? ઓન ધી વેરી મોમેન્ટ જે શબ્દ સાંભળો અને બીજી મિનિટે ફળ આપતું. અને ક્રિયાકારી વિજ્ઞાન પોતે જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે કશું સમજ, તમારે જોયા જ કરવાનું કામ. શું કરે ક્રિયા કરે છે એવું લાગે છે ને? પોતે જ ક્રિયા કરે. હાજર થઈ જાય કે ના થઈ જાય? તમારે હાજર કરવું પડે ને? નહીં હે, થઈ જાય. શોખ શોખ થવાનો થાય તેવી કદાચ હાજર થઈ જાય. એનું નામ ક્રિયાકારી. શું કહે? હરેક બાબતમાં હાજર થઈ જાય. આ જ્ઞાન હરેક બાબતમાં હાજર થઈ જાય. અને સર્વ સમાધાનિક જ્ઞાન છે એટલે ગમે તે દશામાં ગમે તે સ્થિતિમાં જ્ઞાન હાજર થશે. શું કહે? અને સમાધાન આપશે પછી. તમારે મારી પાસે ઓછું સાંભળ્યું હોય તમારું મન કચાશ થઈ ગયા થાય એવા સુધી છે. તમારે મારી પાસે સાંભળી લેવું જોઈએ બધું. અહીં કરવાનું કશું એ છે નહીં. જ્યાં કરવાનું છે તો મોક્ષ માર્ગ હોય નહીં. શું કહે? એ સંસાર માર્ગ છે. શું છે? સંસાર માર્ગ. હા, એ સોનારી બેડીઓ પહેરવાની ને એ મોજમાં પાંચ ઇન્દ્રિયના ભોગવો ભોગવો વિષય સુખ ભોગવો. ગમે તે બેડી, ગમે સોનારી, ગમે બની કઈ વાંધો નથી. પ્રારંભ માં જે થવાનું છે થશે. કઈ વાંધો નહીં. હિન્દુસ્તાન ની પથ્થર ફાડી નાખ્યું. શું કહ્યું? એવું બોલાતું છે. પ્રારંભ માં થવાનું શું થશે? ડિસ્ચાર્જ કર્મ છે. પણ જેમ થવાનું જેમ થશે એમ ના બોલાય. એ તો કુવો હોય ત્યારે કેમ તમારે જાગ્રત રહેશે? અને હાફ બાપ હોય તો ખાટલા આગળ પગ લટકતો હોય ને હાપા આવતા લઈ લે ના લઈ લે ભાઈ લે ના લઈ લે હાપા આવતા પગ લઈ લે ઊંચો લઈ લે એવું પ્રારબ્ધ ઉપર આવી રીત ના દેહાય. લોકો તો બીજી બધી વાત માટે એ રહેશે ને હાપા આવતા લઈ લે. એનો પ્રારબ્ધ સમજ્યો જ નથી. શું કહ્યું? પ્રારબ્ધનો અર્થ શું? કે તું કામ કરે જા પછી અવળું થાય તો તારું પ્રારબ્ધ. શું કહ્યું? અવળું થાય તો પ્રારબ્ધ. કામ કરે જા કે શીખે છે, કામ કરે છે. તારે આપણા લોકો કે સાહેબનો જે છે સત્ય આપણે તબલીગો લગાડો કે શું કહે છે, તમને સમજાય છે ને? એ પ્રાર્થનો કર્યો દુરુપયોગ તેની હિન્દુસ્તાનની આ દશા બેઠી છે, બેઠા ખુશ થઈ ગયા તમે છીએ. આ તો અંગ્રેજો આવ્યા પછી ફેરફાર થઈ ગયો, નહીં તો પ્રારંભ તેથી તમારે વ્યવસ્થિત મૂક્યું. શું કહ્યું ને, પ્રારંભનો દુરુપયોગ થયો છે તેથી આ વ્યવસ્થિત મૂક્યું, અને છે એક્ઝેક્ટ વ્યવસ્થિત આ છે. અવસ્થિત માંથી જ ઉત્પન્ન થયેલું વ્યવસ્થિત છે. શું છે? અવસ્થિત માંથી ઉત્પન્ન થયેલું વ્યવસ્થિત છે. પ્રાર્થ નો દુરુપયોગ કર્યો છે. તમે પ્રાર્થ મારી બે હજાર ભણ્યા ના હતો, ભણ્યા તો આગળ સર્વિસ કરી નઈ બેહારી રાખેલા પ્રાર્થ. તો તું પ્રાર્થ હો જાય મરી જાયગી ના બોલાય. હા પાવે સર છે, હું તો લેસ કરો. રાતે ઊંઘી જઈએ તારે પ્રાર્થ પર છોડી દેવાનું. શું કહ્યું? પણ જાગતા હોય દીકરી પ્રાર્થ છોડાય? જાગતો હોય તો હા, બેઠો હોય તો બેઠો થઈ જાય ને, અને ઊંઘતો હોય તો ના થાય. એટલે જાગતા હોય તો હજી ચેતીને ચાલો કે છે. શું કે છે? કામ કરી જાઓ. તમને ભારત એટલે શું કે છોકરો દવા કરતા કરતા મરી ગયો કરીને શાંતિ રાખજો કે છે. શું કે છે? શું ખોટું કે છે? કઈ ખોટું કે છે? આ શબ્દ નો અર્થ આવો જો થતો ખોટું છે કઈ? તમને કેવું લાગે છે? નૈમિત્તિકરણ ને ક્રિયામાણ કે છે. શું કે છે? ક્રિયામાણ. ક્રિયામાણ ક્રિયામાણ તો જાણે કે હા, હું તમને કહું છું. ક્રિયામાણ એટલે શું? જે ક્રિયા એ કરો ને એ બધું જ છે, એનું અહીં ફળ મળી જાય. હજી નો કર્મ કે છે એ નૈમિત્તિક. નો કર્મ એ નૈમિત્તિક કર્મ. બેની સિમિલિ કરીએ એ બધા નૈમિત્તિક કર્મ, ક્રિયામાણ કર્મ. નો કર્મ એટલે ભગવાન લુગડા વાળા ને બધા અમને એક જણ ત્રણ હજી તેડી ગયો થોડી બધી, અને પછી આગળ જગ્યા નથી રસી રીતે આગળ જવાય. અને પછી મોકલા આપણે અહીં બેસી જવા દે, આપણને માટ વાંધો ના આવે. કેન્ડલ પર પડી ગયો તો વાગે, અહીં નીચે આગે નહીં કશું આપણને. તો હું તો નીચે બેહવા જતો હતા, નીચે ધૂળ હતી તારે રટું બી કહેશે ઉભાર પણ રૂમાલ પાથરવા દે કહે છે. રૂમાલ પાથર તો પેલા હું નીચે આડ્યો નથી, તાર પેલા તો હો હો હો થઈ ગયું. પેલા પેલા દાદા ભગવાન બેસે ભય પર બેસે, લા ભય પર બેસે હું આમ કરવા માંડ્યા. હવે આનું ફળ શું આવ્યું કે ભગવાન ઉગડા વાળા મનમાં બહુ મોટી છાપ પડી ગઈ કે જ્ઞાની પુરુષ ભગવાન કહેવાયા છે ને, પોણી પર બેસે આપણે અહીં બેઠા છીએ ભય બેઠા છે. એટલે એમને શું થયું? મોટા મોટું એ થઈ ગયું. આ તો બહુ જુદું કહેવાય કે અરે જ્ઞાની પુરુષ આવા જ હોય તમે પરીક્ષા જ નહીં કરી. શું કહ્યું? પરીક્ષા કરવાની શક્તિ ના હોય ને, આવું કુદરતી રીતે ઉત્પન્ન થાય ત્યારે એમને બહુ મજા આવે નહીં. ભગવાન ઉગડાવાળા મારે મળો હું જોવા મળે, મળું ઉતરી ગયું થઈ ગયું, જીવન પીવેલ પીધું છે કે નહીં પીધું પણ જીવે ને. તમને એવું કશું ભાઈ, તું તો આ બેહાડું તો એ કઈ નઈ ને આ બેહાડું તો મારે કહે. પણ પેલા છાપ પછી છાપ બહુ મોટી પડી જાય. મહારાજ કહે છે અમારે તો આશ્રમમાં પધારો કે છે, આશ્રમમાં તો આવી છે. જો આટલું નીચે બેસતા હતા કેટલી કિંમત વધી, અને ઉભા રહ્યા હોય તો આશાથી ઉભા રહ્યા છે કેટલી આશા નહીં. પાંચ મહાભૂતો છે, એ જળ અને ચેતના, તો ચેતના ને અને જળ ને બેને અલગ અલગ માનવા, ચેતના ને પોતાને જળ બીજા જળ છે, બીજા આ બહુ ઊંડી વાત છે. અમે બહુ ઊંડા ઉતરશો ને. આજનું આજે તમારે કાલે શું ફાયદો થાય એટલું પૂછો તો કામ થાય, કામ લાગે. આ ઊંડે ઊંડી વાતો વિકલ્પો કહેવાય તો એનો પાર નહીં આવે. બધું તો જોયે ને કે ચેતના અને જડતા આ બેનો સમન્વય કેવી રીતે, અને આપણે ચેતના ચેતન ભગવાન ચેતન છે તો પછી પ્રાર્થના ચેતન ની કરીએ છીએ તો એને જડતા સાથે અને તે બેનો સંયોગ તો છે જ, અને અપ્રસર સંબંધ એ પણ બરાબર છે. સામાન્ય ચેતન ને વિશેષ ચેતન સમજો. આ વસ્તુ છે ને એને આપણે આમ દજાડીએ તો દાજે અમે આપીએ છીએ દાજે ખરી, એને દજાડીએ દાજે ખરી, કેમ ના દાજે વિશેષ ચેતન કરી જ્ઞાન હોય છે. એ કે છે આ દાજે છે ખરી, પણ એ માણસ નથી એટલે બિચારી કઈ કહી નથી શકતી. ના ના દાજે છે લાગણી વસ્તુ બિચારા કે છે ગુણધર્મ આમાં બે નહી. આ રહી ગયા છે, આ પ્રશ્ન રહી ગયેલા છે. કોનું નામ બધો છો? ભગવાન. કયા ભગવાન? દત્તાત્રેય. હા, કોઈ બીજો માણસ રામ ને ભજે, ત્રીજો માણસ છે તે કૃષ્ણ ને ભજે અખંડ નામ સ્મરણ, અને ચોથો માણસ મરા બોલે, રામ ના બોલે મરા મરા બોલે તો સરખો લાગશે. શું છે તમને સમજ પડી ને? શું સમજ પડી? ના, એક રામ બોલે એક મરા બોલે તો હરખો લાભ, ને દત્તાત્રેય બોલ્યા કરો તો હરખો લાભ છે. એના પછી સમજી જાવ કે ભગવાન ના નામ થી આવે છે કે કઈ થી આવે છે. સમજ પડી ને? ખૂટી ખૂટી બોલો, નિરંતર ખૂટી ખૂટી બોલ્યા કરો તો તમને મહિલા થશે. સમજ પડી ને? કારણ કે બીજા વિચારો બંધ થઈ ગયા એટલે આત્મશક્તિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? આત્મશક્તિ ઉત્પન્ન. હા, એકાગ્રતા રહી આત્મશક્તિ ઉત્પન્ન થાય છે. બીજા વિચારો બંધ થઈ ગયા એટલે નામ સ્મરણ એટલે જાપ જપ યજ્ઞ છે. શું છે? આ તો ગમે તે નામ થી કરો, કોઈક રામ બોલે તો ચાલે ને મરા બોલે તો ચાલે. એવું નથી કે રામ આજે રામ કઈ આવવાના નથી, કૃષ્ણ આવવાના નથી. કૃષ્ણ જ્યાં છે ત્યાં કૃષ્ણ છે, રામ જ્યાં છે તે રામ છે. આજે તો આપણે રોકડી વાત છે તો કામ ચાલશે, વેપારમાં ઉધાર નહીં ચાલતી. એવી રીતે અમારે રોકડું જો એ બધું સમજ પડી ને? એમનો પ્રશ્ન છે નામ સાથે ભાવનો સંબંધ ખરો? નામ સાથે ભાવનો સંબંધ ખરો? હા, જેટલો ભાવનો સંબંધ હશે ને એટલો લાભદાયી વધારે થશે, અને ભાવ વગરનો હશે તો પેલું છે મોડું આવશે. શું કે છે? તો પછી જપમાં મહત્વ નામનું ખરું કે નહીં? ના, નામનું ફળ મળે છે પણ મોડું મળશે, અને ભાવ સાથે જો હશે તો સારી મળશે. શું કહે ને? નામ ને આપણે વ્યાકરણ ની દ્રષ્ટિએ જોઈએ તો પોતાના અર્થ હોય છે. કૃષ્ણ નો સત્તાવાચક છે, રામ નો મર્યાદા છે. એ બધું મર્યાદા મર્યાદા કોઈ માનતો નહીં રામ ને. આ બધું પાછળ ના આચાર્ય ઠોકી બેસાડેલી વાત છે. સમજ પડે ને? રામ પૂર્ણ ભગવાન થઈ ગયા છે. મર્યાદા કેમ કયા? કૃષ્ણ ભગવાન થયા ત્યારે લોકો રામ ને બજા કરતા હતા, હવે છોડાવવું શી રીતે? જે હાજર હોય તે સાચા. સમજ પડે ને? એટલે તેથી આચાર્ય કહ્યું ભાઈ આ પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, અને રામ મર્યાદા પુરુષોત્તમ છે, છોડાવડાવી લોકોને. સમજ પડે ને? એટલે આવું છોડાવડાવે, જે હાજર હોય ને પ્રગટ હોય ને તેનામાં જ ધ્યાન કરાવડાવે. પછી સહજાનંદ સ્વામી કહે છે અમે કૃષ્ણના કરતા મોટા છીએ, તે એનું શું કારણ? પ્રગટમાં હશે તો કામ થશે, બાકી પાછલા વાળા નામ ગમે એટલા દેશો તો એક ભલી વાર આવશે નહીં, રોકડું હશે તો કામ લાગશે. એનો કહેવાનો ભાવ છે પ્રગટ, પ્રગટ માં સમજ્યા ને? સ્વયં આપી શકે છે પ્રગટ, શું કહે છે? સ્વયં આપી શકતા નથી પ્રગટ, પણ પ્રગટ સ્વયં આપી શકે છે. પ્રગટ સ્વયં આપી શકે છે, એ તો આપી શકતા નથી. પછી ના હોય બધું આપી શકે પ્રગટ, બધું જ આપી શકે પ્રગટ. કેમ નામ કહેવાય? બધી જ વસ્તુ આપી શકે. દેખાય કેવી આપે? દેખાય ખરી? બધી જ વસ્તુ આપે. અનુભવ ઉપર ઉતરવી જોઈએ. તો પછી અપ્રગટ વસ્તુ પણ એમ કે ભાવનાથી આપણે કૃષ્ણ રામ નું નામ લે તો એ પણ કેમ ના આપે? આપણે ભાવનાથી માર્ગ મેળવી શકીએ કે નહીં? તો કે છે અપ્રગટ વસ્તુ પણ આપણે એમની ભાવનાથી નામ લઈએ તો કેમ ના આપી શકીએ? કૃષ્ણ કે રામ અપ્રગટ હોય, કૃષ્ણ કે રામ, તો આપણે ભાવનાથી નામ સ્મરણ કરી તો એ કેમ ના આપી શકીએ? એ નવરા નથી એવું આપણા માટે. એ તમારા મૈથી મળે છે, એ બધા, એ તો બધા ગયા, પણ તમારા મૈથી મળે છે. પ્રગટ તો પોતે પોતે હાજર આપણે વાગે દેખીએ છીએ. શું છે? એને સરળતા નહીં પડે. કાળના લક્ષણ જોતા એમ લાગે છે કે આ દેશ માં બધું ઉથલ પાથલ થવાની જે વાત સાચી છે. અને સૌથી પહેલા આપના જેવા, એટલે આપ નહી પણ કેટલાક ધર્માચાર્યો, મંડલેશ્વરો, ધાર્મિક સ્થાન સાધુઓ સૌથી પહેલા લેખા લેખાવાના છે. લેખા તો જેટલું વાંકું કર્યું છે ને એ બધું, જેમાં આ ઇન્દિરાએ વાંકું કર્યું છે તેનું ફળ મળે છે. પેલા એની જોડે બીજા હતા એને જોડે એ બધાને ફળ મળ્યું ના મળ્યું, એવું અમને પણ ફળ મળશે અહીંયા આગળ. લોકો દેખશે ને ફળ મળશે. ખોટું કરેલાનું ફળ, આ જે ખોટું અહીંયા કરો છો એનું ફળ અહીં જ મળી જાય છે. શું છે? પણ ખોટું જે કરો છો એ કોણ કરાવે છે? પૂર્વ કર્મ, એ પહેલા ટાઈપ થયેલું છે. સમજ પડી ને? યોજના કરેલી છે. ભલીવાર નહી આવે, પોલમ પોલ ચાલે નહી આવે. 2005 માં અમે પુસ્તક માં લખ્યું છે કે 2005 માં વર્લ્ડ, આ હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે. આખી દુનિયા નું કેન્દ્ર એટલે પૂછવા આવશે લોકો કેમ જીવન જીવ્યું છે. લાખો રૂપિયા ખર્ચ થકી હજુ મંદિરે બાંધવાના કાર્યને વેગ આપે છે એવા લોકોને ચારા અને મજૂરીનું મહત્વ સમજાતું છે ખરું? મંદિરો બાંધવાને બધું કુદરતી છે. મંદિરો બાંધવા ના બાંધવા અને કઈ જગ્યાએ બંધાશે એ બંધાવનારો જાણતો રહ્યો હોય, સમજ પડે ને? બધું કુદરતી છે, સમજ પડે? એમાં શું પૂછવાનું તમારે? જેટલી જરૂર છે તેટલું જ બંધાય છે, સમજ પડે ને? જેની નથી જરૂર તે બંધાશે નહી. એટલે જે બંધાશે એની જરૂર છે. પછી સસ્તી બદલ ક્ષમા, આગમન બદલ આભાર, પુનઃ પધારજો. પણ ગામડા ના પ્રમાણ માં સારું ગયા. એ ગામ ના લોકો ડેવલપ થતા. હા, ગામ ડેવલપ, ગામ ડેવલપ બહુ પ્રશ્નો. મારે આભાર છે કે એટલા બધા પ્રશ્નો જોડે હોય છે. ગામડા ડેવલપ લોકો. નવરા પડ્યા ને નવરા પડ્યા ને એ ભગવાન નો ઉપયોગ કર્યા બરોબર છે. મહાત્મા બાહુભાઈ ને ત્યાં દાદા દરબારે વડોદરા નુકસાન થાય જોડતા નુકસાન થતું હશે જાણું નહીં મગર આખી મરણ શક્તિ ઘટી જાય. શું થાય? મરણ શક્તિ આખી મરણ શક્તિ જ ઘટી જાય. બહુ સાંભળ સાંભળ કરવાથી અમુક શક્તિ ઘટી જાય, વાંચવાથી બહુ મરણ શક્તિ ઘટી જાય. આ બધું દરેક વધારે કર્યું તો ઘટી જાય, ઓછું કર્યું હોય તો ઘટેલું છે જ. ઓછું કરેલું હોય તો ઘટેલું તો છે જ. નોર્મલ ઉપર ગયો તો માર પડ્યો. એક છોડો બીજું પુસ્તક ચાલે, એક છોડો. મારે દરરોજ 2 કલાકની વિધિ હોય છે, છતાં તમારી જોડે આખો દાડો રોજા કે મારે શું થાય, પણ મારી 2 કલાકની વિધિ તો થવાની જ ગમે તે ટાઈમે, એની ટાઈમે થઈ જ જવાની. અને વિધિમાં છે તે 5 ઉઘારી ચાલે, પણ બહારનું કશું વિચાર્યું હોય, કોઈની જોડે વાતચીત કરી કે બીજો કોઈ જોડે ઉપયોગ થયો ના ચાલે, એ વિધિ હોય મારી. રોજ 2 કલાકની વિધિ હોય, પણ થાય છે ખરી, તમારી જોડે હોય તો થાય. તમે જરાક દાદા કશાક ધ્યાનમાં પડ્યા છે, પછી કરી તમારી જોડે વાતો કરતો જવું, એ કરતો જવું. તમને એમ ના લાગે કે આ દાદા સાથે આવી એક કરી રહ્યા, પછી આટલે બીજી રહ્યા દેવું, પછી તમારી જોડે વાતો કરું. તમારું ચાલુ રાખવું, પછી આ ચાલ રહ્યો તો વિધિ બીજા કરે તો ના અર્પણ કરે, પછી વિધિ બીજા કરીને અર્પણ કરે ના ચાલે કે છે? વિધિ બીજા કરીને અર્પણ કરે ચાલે કે ના ચાલે કે છે? ના ચાલે. જગત કલ્યાણ ને માટે વિધિ કરે છે. શક્તિ નાખી આવું છું, બીજું બધું કરીશું, બીજા કામ કર્યા કરું, બીજું બધું એટલે શું પણ. એ કદાચ તમે જેવું એક્ઝેક્ટ કરો છો એવું કઈ બતાવો, એ બધાનો અર્થ નહીં. મજબૂરી જે વિચાર કરવાનો હોય કાયમ રાખવાનો હોય ત્યારે કરવાનો. વિચાર અર્થ શું? ભૂલી ના જવાય, ભૂલી ના જવાય, ભૂલી ના જવાય. કે ભૂલી જાય કોઈ માણસ બધું ભૂલી જાય. એક બે માણસ અમે જાણીએ, જ્યાં સુધી આટલી પ્રકૃતિ છે ત્યાં સુધી માણસ આ ઝીલી શકે નહીં. કનુબેન ના આપે, કનુબેન આપેલું છે થોડું થોડું રૂપી દેવા દીધી ના આપે. તમારી એટલું ગજું આપો છે, ગજા ગજું કોકને આપશો કે નહીં? ના કઈ મુંબઈ જવાનું છે. મુંબઈ તમને ત્રણેય છે, તમને ખબર કે જવું પડશે. મુંબઈ જવાની વાતો કરે છે. મુંબઈ જવાનું જાણતા એ ખરા, બાકી અમે જાણતા નથી. તમે આ બે રાજા કે ઉપાધિ થઈ પડે આ કાળ માં, આ જ્ઞાન ઝીલવું એટલે નીરુબેને કહ્યું તક ના મને આપડે ક્યારે તમારી કોણ પાણી કરવા આવવાનું કે છે? કુટુંબી થાય તો પૂછે છે દાદા, કેવું પૂછાય? ના પૂછે એવું ના પૂછે એવું કે છે, એવું ના પૂછે કે છે. આવું ના પૂછાય કોઈ, ના મને પૂછે તો વાંધો નહીં, પણ આવું ના પૂછાય. તમારે જતા પેલા ના પૂછે બીજે, ના પણ મને એકદમ પૂછે તો વાંધો નહીં, પણ બીજા ના પૂછાય. જૂના જવાનો વૈભવ વૈભવ હતા પડી ગયું. ચિંતા એવી છે કરાર ઉપર ના હોય દાદા. બધા સામાન્ય માણસો ગોટકો આલીને જાય છે. સામાન્ય માણસો બધા ગોટકો આલી જજો કે છે. ગોટકો ના હોય, ગોટકો બહાર રાહણ ભેગો કરવા હોય ને, આપડે મહારાજ ને ભગવાન ને આપે તો મહારાજ ને આપે પ્રથમ ભગવાન ને ગુરુ આપેલો ગોટકો આવીને અજમાયો તે નડિયાદ ના. તો આમાં ગયા કંસાર વાળી ના કંસાર આખું ગાડું ભાઈ વાહણ મોકલી સાધન રાહણ આવ્યા ત્યારે કે છે આપડા પરસોત્તમ પરસોત્તમ તો ખેતીવાડી કરે બિચારો એટલે લોકો જવાનું પરસોત્તમ તો ખાવા પીવા નથી ને આ બધા રાહ છે અને શું કર્યું બોરસદ માં થયું આ કઈ ગોટકો કરીને અનાજ પાણી કરીને એ પછી આખા ભાગ ને પચાસ બેસો ખબર આગળ ખેતી વાડી કરતા હતા અને બિંદારે તો મોટો ભગવાન થઈ ગયા. આ જ્ઞાન આપ્યા પછી કોઈ પણ મહાત્મા ને અભ્યાસ કરવાનો વિચાર આવે કે કેમ, એ તો આવે અભ્યાસ પછી આવે કે છે વિચાર થાય છે, વિચાર કરે ખરો છે હવે આ પ્રશ્ન કરવાની જરૂર છે દાદા ભગવાન કોણ છે એ મારી ભાષામાં સમજ્યો તો તર તેર થઈ જાય. મને જે ભાષા સમજાય છે એ ભાષા બધું નહીં થાય કઈ તારે ભગવાન પણ જોવું હોય છે અને તને તારી બહુ ફ્રેક્ચર કઈ નાખી બોલ દાદા શું છે એટલું લાભ તમે કામ થાય આ જે બધા સમજે એટલો એને લાભ થાય એવું સમજે દાદા પોતાની ભાષામાં જય સચિદાન. નથી સમજાતું એવું કે છે સમજાય છે એવું કે શું ખોટું ના પણ સમજીને જજો ને નિરાતે ઉતાવળ કરો તમારી એક આજ્ઞા અમને તો આવી નથી માર ખાઈ ઘણી પાર પોતાને અનુભવ થાય માર ખાય તારે એટલું વ્યવસ્થિત મારે તારે એટલું વ્યવસ્થિત છે પણ બીજું થશે ભારત એમ કરતા માર ખેતા કરતા માર એમ કરતા સીધી પેલી મારે વર્ત તો આજ કેટલી શક્તિ હતી કે નથી કોઈ દાડો રિલેટિવ રિયલ જોયું કોઈ દાડો જાગૃતિ રાખી દાદા મળે થી દેખાયા કરે તો બહુ થઈ ગયું પણ બરોબર ના આવે ગોઠવણી કરી અમારે આખા ધરા બધું બોલવું ના પડે, કશું ના પડે, એ દાદા નો તૈયારી કરો, બાટલા મૂકો, પછી મોટું ગયેલું હોય અને અત્યારે અજ્ઞાની માં શું કરે એની ચાર જુ અને સાંભળ્યું તું પછી એટલે બત્તીઓ પડી છે લાય કેન્ડલ પડી છે હગાય લાય ફરી પાછી બીજી તમે અને પછી પાછું આ લાઈટ આવે એટલે ઓલવી નથી જો ઓલવી ગઈ આપણે ચાલ્યા કરે છે તો બધું મોડું થાય જયારે અમે નાસ્તો મંગાવતા હતા કેમ નાસ્તો મોડું થયું એવું ખોલતા હતા ને ત્યારે નાસ્તો સારો નતો આવતો જેવો જેવો મનને પાકું થયું એટલે મનને ખુશ થયો નાસ્તો આવે તમે તો સહયોગ ને જોઈએ ને ત્યારે જોઈએ સહયોગ જે સહયોગ થાય છે ત્યારે ગમે એવી મીઠું આવે મીઠું આવે શીખવું હોય તો શીખા ને ત્યાં આગળ દાદા સહયોગ થશે રાજા છે ને ચાર લેવા શું થયું તમે શું કહો રાજા જાતે ચાક લેવા પાટલા બાટલા મૂક્યા કરીને આવી નાસ્તા ભગવાન છે રાજા શાકભાજી લેવા ખરાબ ના દેખાય તમે ભગવાન છે ને પછી આવી આચાર કરો મેણબત્તી કઈ ગઈ ને હસાણું કઈ ગયું જયારે જ્ઞાની પુરુષ નું થોડું ઘણું પંપ અને સોલો જોયો છે ને તારું મન થાય છે બહુ આટલી બધી મનુષ્યમાં શક્તિ છે વ્યક્તિ નહી ભગવાન જ બેઠેલા પ્રગટ નથી થયેલા શું છે ભગવાન રહેલા છે કેવું છે વ્યક્ત થયા સંપૂર્ણ ભગવાન ઓછી કરી ભગવાન ની વિધિઓ વધી છે આપણે વિચારી બાબત છે ને એટલે વાંધો નહીં બાકી પહેલા ના જ કમિશ મારી માટે તો ખાય અમર તમારે જે જરૂર છે આ માર્ગ જ જોયો છે જો ના દાદા દાદા ઉપવા પિતા રહી ગયા સિંધે ને શું થઈ ગયું દાદા ઉપવા પિતા રહી ગયા હા દાદા ઉપવા પિતા બધા રહી ગયા પણ દાદા ની ભક્તિ કરતા કરતા કેટલા વર્ષની સિગરેટ લીધી હતી પછી ખસી નથી, કાલે ખસી ગયે છે. દાદા શું ના કરે? તો મેં અમને કહ્યું, અમને એ કહેતા હતા કે 24 તારીખ મને એ થયું હતું. હા, માટે ઉદયકર્મ જે કરે એ તું જોયા કરશે. અને આ તારો દેહ છે ઉદયકર્મ આધીન છે. હા, એ આધીન છે બધું. આમ સમજે કે નહીં? તો એક માત્ર મરે પાસે આવું સમજે પાડો. નહીં તો આડો થયો કરે નહીં. મતી પહોંચી છે. મતી કેવી રીતે પહોંચે? મતી પહોંચી મહા મુશ્કેલ કામ છે. હું શું કહેવા માંગુ છું, વ્યવસ્થિત માનતા જ નથી. વ્યવસ્થિત તમે કહો, અમે માનીએ નહીં. આવું કહે તો આવું પડે, કોણ પટી પકડે તો આમ પકડ્યા. આમ પીઢી પકડને અટેક ના, એનો અર્થ એ જ થાય છે. શું કહ્યું? આ ઉદય કરો ને, એ સપરિણામી છે. શું છે? એ સમજે ઉદયકર્મ ફળ ભોગવવું પડશે. ઉદયકર્મ એટલે ફળ આપવા સન્મુખ થયેલી વસ્તુ. શું થયું? આ બધા જ ઉદયકર્મ છે. જન્મ્યો ત્યારથી ઉદયકર્મ છે. ત્યાર પછી ત્યારે તારો પોતાનો કર્મ કયા નો? કારણ કે એ તો મને ખબર નથી. બોલું છું ઉદયકર્મ ને, કે મેં કર્યું તે તારો કર્મ કહ્યું. શું કહ્યું? નથી બોલતા જઈ નો આપડા લોકો નથી બોલતા. ગરમ થી ઉદયકર ના આધારે જન્મ્યો. ઉદયકર ના આધારે માના પેટમાં ગયો. બાકી રોહી જેવી હોય કે વાઘણી જેવી હોય તે ઉદયકર ના આધારે. શું કહ્યું? ઉદયકર ના આધીને પેટમાં રહ્યો. એ બધી માં શું ખાશે, એને દુઃખ શું પડશે? એને પોતાનું ઉદયકર્મ હોય દુઃખ પડવાનું, તો માં મરતો પેડ ખાય. શું કહ્યું? એટલે કેરળ રાણી એ રાજાને કહ્યું કે મને તમારું મોં ખાવાના ભાવ થાય છે. તમારું બહુ પસ્તાવો થાય છે, હવે કેમ ભાવ થાય છે? શું તેલના રાણી અકલ જૈન ધર્મી? શું હા, ત્યાં ગયા બૌદ્ધ ધર્મી હતો, તેનો જૈન ધર્મી એને ભાઈએ બનાવ્યો. મને તમારું એ ચોખ્ખું બોલી વિચારી, કારણ કે રોજ દબાય દબાય કયા ભાવ આવે, રોજ દબાય દબાય કરે, પણ કેવા સુધી દબાવે? પછી એમ વિચાર્યું, ચોખ્ખું કહ્યું કે આ કઈ કારણ છે. એટલે એને કહ્યું કે મને તમારા માંસ ખાવાના ભાવ થાય છે. બોલો, હવે સ્ત્રી કોક ના ધણીને કહે માંસ ખાવાના ભાવ થાય, શું થાય? હવે આ ગુપ્ત કારણો મનુષ્ય ને બુદ્ધિ પહોંચે છે આગળ. એટલે રાજા સમજી ગયા કે નિમિત્તે બોલાવો. નિમિત્તે એટલે કે શું નિમિત્ત છે? આવું નિમિત્ત કેમ બને છે? મારા બોલ થવાના ભાઈ ને ઈચ્છા ના હોય છતાં આવા ભાવ ઉત્પન્ન થયા, નિમિત્ત કેમ બને છે? એટલે પછી ખબર આપી કે મય બેઠેલો ગર્ભ માંગે છે તમારું. શું માગે છે? તમને પડી અંદર આ મહી બેઠો બેઠો આટલું બધું માગે છે? જન્મ્યા પછી શું શું દશા થઈ છે? ભયંકર વેરી હતો. કટ્ટો વેરી હતો. વેરી ઉત્પન્ન થાય. આપનું વેરી ઉત્પન્ન થાય જબરજસ્ત. છેવટે મોટી મનો થયો ને રાજા ગાડી લીધે જેલમાં, અને રોજ ફટકારતો. અને મોત કાપવાની વાત શું થઈ રહી? પણ એક દાડે અને કશું કેવું પરિણામ બદલ્યું મનમાં એમ થયું, મારા બાપને છોડી નાખું. મેં બહુ ખોટું કર્યું. એમ કરીને આવે ત્યારે રાજા મનો શું થયું કે મનો મને વાળ કાપ્યા, મને કાપ્યા. રાજા આઘાત કર્યો. ગભરાઈ નહીં રોજ ઉઠી ને લોક સુખ કરે જગત માં માસી હરું કરે. તમારે માસી હવે મને કુવા હું આવું કરે.